તમે કાદવ વધારે તમે કીધું એ જાણ્યું કે પ્રયત્ન કર્યા તમારે કામ લાગે ને પાડો બધા અનુભવ થાય છે મંત્ર તંત્ર બોલો છે કદાચ મંત્ર લીધા કરી કરતા છે ત્યાં સુધી આ બધું કંટાળો આવે પેલા અમે કરતા થઈ ને કરતા હતા માટે કંટ્રોલ આવતો હતો, પણ જો પ્રેક્ષક થઈ ને આ કરનારો કરે છે તો બધી કંટ્રોલ આપડે ક્યાં આપડે હાથ મારીએ છીએ, હાથ જોઈએ છે ને તેવું આપડે જોવાનું છે, જોવાથી કશું અસર થાય નહીં. કેવો હોય સંસાર ઉગ્ર હોય ધંધો હોય માટે દાદે નહી આનંદ ઉત્પન્ન થાય તો કરતા નથી. અજ્ઞા આના તમે પ્રેક્ષક છો, જગત આખું કરતા જ છે એમાં નહીં કશું છે. હું જ કરું છું, હું જ કહું છું, હું જ પીવું છું, હું જ જોઈ છું, મેં વ્યવહાર કરી આખો હું છું એવું બોલે એ બાજુ પાસે આવી બોલે આ મારો હાથ છે તે દીકર છે. અને તું તું તો પાસે હાથ કે નહીં સંભળાયો હું ભૂમા મારું ના હોય ને ભૂમા મારું ના હોય હું એટલે હું મારું એટલે કીધું હું એટલે હું આ મારા હાથ હું મારા વધારે શું બોલતો નથી હું મારું સદાય કરે છે કઈ દેતા કદાચ હાથ લીધું આપણને એમ હતું ને એકાકાર ભેરી ફરતા હતા એની જાતને મનાવી માનો કે આપડે કઈ છીએ કઈ છીએ ત્યાંનું ભાન છે મારું સાયન્ટિસ્ટ શું બોલે છે મારું શું બોલે નહીં કોર્ટને મારો કે એનો વાંધો નહીં આપણે ચશ્માને મારા કે તમે વાંધો નથી કરિયાને મારું કે તેનો વાંધો નથી હાથ મારું કે છે ઉમર મારા કે જય ભાગને વિભાજન કરતો આવડે તો જ્ઞાન છે તો મેં તો હું મારું બોલ એને પોતાના આપણે કહી અંદર શું કરતો હું શું શું શું મારો હાથ હું ક્યાં બોલ્યો કેટલો બધું વિરોધા વાત કરું અમારા મારી એક પૂછવું પડે ને પછી સાહેબ લગે જાય સારું વાતું ખબર જ નથી આવે વાત નહીં પછી લગે જાય ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકમાં શોપ લાગે છે પોતે પોતાથી યુક્ત રહેવાનો પ્રયત્ન છે પોતે પોતાથી યુક્ત રહે કેમ બોલતા પોતે પોતાથી યુક્ત રહે પાછું પણ એના બી કરતા તારા માં તો કરતા નહીં હવે પેલા તો નહીં વેરા કી ખબર નથી નહીં આવે છે વિચારવાનો વૈરાગ આવે છે વિચાર દ્રષ્ટિ વ્યવહારમાં વિકારમાં બધામાં હવે વ્યવહાર અને વૈરાગ આવવા માંડ્યો. એવા તો વૈરાગ સિવાય ખબર નથી. વૈરાગ હંમેશા નિષ્ક્રિયતા લા તમને કહો નિષ્ક્રિયતા લા વૈરાગ ને જો જ્ઞાન આગળ પ્રાપ્તિ થાય એવું આગળ સાધન ઘડી આવે તો નહીં તો નિશ્ચિતતા લાગે. કારણ જેમ જ એમાં કશા ધ્યાન પડે નહીં ને શું થાય વૈરાગ ગમે નહીં ગમે હા એ ગમે નહીં તે ગમે તે ગમે ખાવું પૂરું પૂરું થોડું ઉધરવું શું ગમે નિશ્ચિતતા લાગે. વૈરાગ ની આગળ તો કદી જ્ઞાન નો માર્ગ મળી ગયો હોય તો દાદા એ લાઈન માં સક્રિય થયા કરે. માર્ગ મળે તો દાદા શું થાય પછી પાણી રૂંધાય રૂંધાય તો પછી ગંધાય શું થાય પાણી અટકી ગયું એટલે ગંધ ઉઠે એટલે વૈરાગ ગંધ ઉઠે છે તારે. વૈરાગ એ ભરેલો માલ છે અને રાગ એ ભરેલો માલ છે શું છે અને વિતરાગતા મુખ્ય વસ્તુ છે. વિતરાગતા એ કરી વિતરાગતા ભગવાન થયું જેટલી વિતરાગતા આવી એટલા અંશે ભગવાન થયું ભગવાન ખુશી કરે થયું જેટલી વિતરાગતા આવી અને આ રસ્તા બધા નાલાયક ત્યાં છે તેઓ છે ગાળો ભરી દે એટલે એટલા કરે તો આપણે જો ગામ આટલો ભગવાન થઈ ગયો એ જીતી ગયો એટલે ભગવાન થઈ ગયો જેટલા બાબતમાં તો જીત્યો એટલી બાબતમાં તો ભગવાન થયો અને આખું જગતથી જીતી ગયો એટલે પછી આખો કોણ ભગવાન થઈ ગયો. કોઈ જોડે મતભેદ પડે નહીં મતભેદ પડે એટલે તમારી નિર્બળતા નિશાન લોક ખોટા નથી તમારી બુદ્ધિ છે અમારી ભૂલ છે મધ્ય પડે છે લોકની ભૂલ વાતી જ નથી વાણીજન એ કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લઈ ગઈ મને હમદર કરતી નથી આ શું કહે બાકી લોક ભૂલ કરતા છે લોક મતભેદ પડેલા છે જ નહીં આપણી ભૂલ છે જો અથડામણ થાય તો આપણી તો ખરી કેટલી ભૂલ છે આપણી આપણી સાહેબ થાય છે અથડામણ ના ક્યારે થાય છે બીજી નથી નથી થતી અથડામણ ગલત થતી હતી એમ પછી ત્યાં બાધા રાખી હતી કે અથડામણ ભગવાન મટાડ દે અથડામણ એ જ આપણો અજ્ઞાનતા કઈ પણ થયું સાચું ખોટું ભગવાન જોતા નથી એટલું જ છે કે ગમે તે બોલ્યા અથડાયું નથી ઇન્ફેક્ટ ના સાચું ખોટું ભગવાન તો હોતું જ નથી ભગવાન તો ધંધો ધંધો જ હોતો નથી ભગવાન ક્યાં ચોરી કરી ફોન કરી બદલા એને તો ચોર જાય બને બાણ જઈના રોગ છે બાણ આપવાનો રોગ છે અને ચોરી કરવાનો રોગ છે બંને રોગી છે ભગવાન શું કે ચોરી કરવાની પાછી ઈરાદો શું છે દાન આપવા કરશે એના છે કીધી ખરાય કીધી ખરાય બંને ચોર છે શું કહે ભગવાન દેવ નહીં કઈ માટે બંને રોગી કે છે નિરોગી નથી કહેતા નિરોગી એટલે કરે કોઈ પણ જાતનું જેને કશું આવું રહી નથી વિતરાક છે એને બને છે થયું ગમે છે પ્રેસ કરી ગમે વિતરાક હા આ ધ્વંદ્વ છે નહીં ભગવાને કહે ધ્વંદ્વ નથી નથી એવો જ હોવો જોઈએ ને તમે કેવું લાગે અથડામણ થાય એટલે આપણે શું સમજી જવું આપણે સતત આપણે એક્સેપ્ટ સમજી ગયું અથડામણ થઈ એટલે આપણે જોયું હું કેવું બોલી ગયો કે અથડ્યો એટલે થઈ ગયું કેમ પછી આખું વર્લ્ડ નો પઝલ સોલ્વ થઈ ગયો શું નહીં તો આપણે ભમાને ભૂલ છે એવું ફરવા દે શીખવું તો આ પઝલ જગત નું સોલ્વ નહીં થાય થાય ખરો ના થાય અત્યારે અહીંયા આગળ કે ઊભા થઈને કે તારે તમકો થઈ ખોટું તમકો થઈ આ થઈ બે વાત સમજવા માટે તમે ખોટું તારે હું કહું ત્યાં આઠ ગણું પણ હું તો 70 વર્ષથી ગણું શું કહું હું કહું છું ખોટું એટલે હું તો 70 વર્ષથી ગણું કે તો આજે જ ગણું શું કહે ઉકેલ આવી ગયો ના આવી ગયો વાર લાગે તમને કેમ લાગે ખોટું આવો આવો ભગવાન Thank you. આપણે ભીત જોડ્યા રહ્યા દોસ્તવાના ભીત ને કહો એટલે જલ્દી સાચી વાત ને મતભેદ હોતો સાચી વાત ને મતભેદ ક્યારે પણ હતો તદ્દન સત્ય હોવું જોઈએ સામાજિક સત્ય નહીં બધું મતભેદ વાળું છે સતનું સત્ય કેવું આ જગતમાં જે સત્ય પરિણામે છે બધું સત્ય હોવું કેવું એમાં મતભેદ હોતો જ છતાં કોઈ જોઈ પાડે તો હું એને મળે કહું તો તમારા આત્મા કહું કે તમે આવું બોલો એવું તો અંધે પાસે આવું બોલું છું બે પાસે તો આવું બોલ્યા રહે ને આવું બોલે એવું ભરેલો આડે કરવાનો માલ ભરેલો અને આત્મા કદું સત્ય સાચી વસ્તુ આત્મા અમારો દરેક આત્મા કબૂલ કરવો જ જોઈએ એનું નામ સત્ય દરેક નો કબૂલ જોવો જોઈએ શ્રદ્ધા વિના એવું તો ખોટી વાતો છે એ તો બધા નિશ્ચા જ કરેલી વાતો છે ખરું સત્ય તો દરેકને એક્સેપ્ટ એના આત્મા કબૂલ કરે છે દરેક નામ આત્મા છે જ તમે તો આજે જોડી તમારા માસ્તર નથી પણ અમને પહેલે જ જાણીએ છીએ તમારે કેવું નિરંજન માં તમે આજે જ માસ્તર નથી પણ તમારે કેવું નિરંજન આજે નિંદી રહ્યો છે વસો ના આવશો નિરંજન નિરંજન વસો ના આવશો સારી રીતે સારી તો ક્યાં ક્યાં વાંકો છે ક્યાં સુખો છે ક્યાં સુધો છે બધું કરે જે તારા પછી કોઈ વાંકો કે ત્યાં આપણે શું વાંધો છે પહેલેથી જતો પહેલેથી વાંકો જતો પહેલેથી વાંકો જતો હા વાંકો જતા તો કઈ દેવું એનું નવું જૂથ બધ ભય કરી તમને તો આજે પૂછ્યું એમને તો આખી નીલી ખબર છે આવું બોલું ને પહેલેથી જ એવા નતા ધર્મમાં બેઠા પછી આ થઈ જાય એવા નતા તમે બહુ સારા માણસ હતા ધર્મમાં બેઠા પછી આ થઈ જાય હું પહેલેથી હતો પણ તમે ખબર નહીં પડી પીધા આ તો પઝલ છે જગત આખું અમે આ જે લોકો માની બેઠા છે કે આપણે હવે આ પત્ની બાઈ થઈ ગયા નો જ ફસલ હતી તો ફસલ ખાલી રોંગ બિલીફ હોય ત્યાં પછી આત્મા શબ્દ ખરું છે જ નહીં આત્મા શબ્દ તો ખરું છે કેવો છે પરમાત્મા ને મારણ કરા નહીં ખાનગી કામે કરે નહીં પરમાત્મા ખાનગી તારે થાય નહીં જો ખાનગી કરું છું તો પરમાત્મા ને ઓળખતો નથી તને કેમ લાગે બરોબર જે પરમાત્મા આખા વર્ગમાં હોવા છતાં ઇન્દ્રિયોથી પણ જોઈ શકે છે, ઇન્દ્રિયોથી પકડી શકે છે. પરમાત્મા પોતાનું તો જુદું છે, પણ આ ઇન્દ્રિયોથી પણ જેને આટલું બધું ખબર છે. પરમાત્મા ક્ષણ વાગતું તમે બધી હરેક ક્રિયા તારી જાણે છે. તું જાણો કે આપણે આવે બારી વાગી તમે લાવો ને એ લોકો આપણું બ્લેકનું હોલું છે ને લાયા હોય ને વાળનું હોલું ત્યાં છે. મારા બાપા બધી જાણે તમારી હમાર ગયા હતા. પછી મંદિરમાં પટાવા જાય સંતભાઈ જેમ આગળ મૂકે બાધા કરી આવે સંતોષજી જાણે કે હું જાણ છું. ભગવાન ના હોય તો પછી ગોળે સુપર કામ ના હોય જગત વ્યવહાર થી વિરુદ્ધ દેખાય એ સુપા ના હોતા નથી. એમ સુપા મળતા નથી વ્યવહાર થી વિરુદ્ધ દેખાય એવા સુપા હોય. બહુ ઈચ્છો કે હિન્દુસ્તાન લોકોમાં તમને કઈ ઉજ્જવળતા થાય એવું લાગે છે? હિન્દુસ્તાન લોકો તમને સમજણ શું છે? તમને જે દેખાય છે એવું નથી. આ હિન્દુસ્તાન લોકો આ બેઠો 70 હોર્સ પાવર ના છે. હિન્દુસ્તાન બારે પણ 70 હોર્સ પાવર છે. કેટલા છે? અને અમેરિકાનો ચાર્ટર એટલે 4 હોર્સ પાવર છે, 16 હોર્સ પાવર. શું કહ્યું? આ 70 હોર્સ ટ્રેક્ટરો પણ હિન્દુસ્તાન આવું દેખાય છે. શું કારણ છે કે આ ટ્રેક્ટરો બધા ઊંધા ભર્યા છે, ઓર્ગેનાઇઝર નથી એટલે ઊંધા ભર્યા છે એટલે સેબોટેજ કરે છે. શું કહે છે? અને જયારે હું આ રિપેર કરી આવીશ ને એના ઓર્ગેનાઇઝર મૂકી સગડા ભર્યા હિન્દુસ્તાન બનાવ્યું છે. વર્લ્ડમાં 2035 સાલમાં વર્લ્ડમાં ફ્રેન્ચ ગયું થઈ જશે આખું વર્લ્ડ ઇન્ડિયા. હવે આ છોકરા કોઈ મજબૂત શક્તિઓ આમ આમ ઊંધી ગભરાય જાય એટલે ખરાબ શક્ય આમ કથી વપરાય છે. શું કરશે? જોર કહે છે ને હવે નાશ વાળું જોયું. બપોરે એના બાપને કહે છે આ દાદા પાસે આવો કે છે અને બે મિનિટ એની આંખો સામે જુઓ કે છે પછી ખબર. એટલે કે હું તને પછી પાછી જોયા જ કરું છું અને બાપ કે છે ને મને જોયા પણ આઈ જોવા કે છે. હા એટલે કે તું સુધારે એટલે મારે બધું આઈ ગયું કે છે. તું આટલું બોલે છે મારે બધું જ પતી ગયું કે છે પછી તું આવવાનો છું. કોઈ પણ જાતનું બસ છે ને નાસિક તો એની રેલી રસ્તા ને એની છે નાસિક તો નાસ્તિક આ લોકો જે શબ્દ કાઢ્યો છે ને શબ્દ ખોટો છે. લોકોને તિરસ્કાર માટે કરે છે. કોને માટે કરે છે? આ ઘટનાનો કોઈ નાસ્તિક હોતો જ નથી. નાસ્તિક એટલે દાદા હું કસાવા માનતો જ નહોતો કે જે કંઈ હોય હું પોતે દાદી કસું એમ માનતો હતો. તમે છો તમારું અસ્તિત્વ છે માટે તમે આસ્તિક. તમારું અસ્તિત્વ છે એવું તમે સ્વીકાર કરો ત્યાંથી તમે આસ્તિક બધા સ્વીકાર કરો. અસ્તિત્વ નું સ્વીકાર કોણ ના કરે? બધા કહે હું છું એમ તો અભિમાનથી નહીં ને. પણ અભિમાનથી આમ કે હું છું એ તો નહીં ને. ના પડે એવું છે ને કે હું છું એનો સ્વીકાર કરે એટલે આનંદ તો બધા કહેવાય. પણ જ્યારે હું શું છું હું શુદ્ધાત્મા છું એવું તમને ખબર પડે જ્ઞાન લીધા કરે ભાઈ અમે એવી જાત નો મોબાઈલ જોયો ના હોય જે નહીં જતો હોય ને તો અમારો દેહ એવું પડશે તમે હિકટ એમ લાગે કે દાદા સમસ્યા આત્મા જુદો છે દેહ જુદો છે કે વાત જુદી છે ત્યાં આગળ બધી જગત કલ્યાણ તરફ ફર્યા એનું પોતાને પાર આત્મરક્ષણ માટે દાદા મારે તમારી પાસે લેવો છે. શાસ્ત્ર માં લખેલું છે એવું નથી માનતો, કેમ કે શાસ્ત્રો પેલા બામણો એ લખીને શાસ્ત્રો નખો જ વાળી દીધું. શાસ્ત્રો બામણો એ લખી શાસ્ત્રો નું નખો જ વાળી દીધું. શું કેવું છે પાણી ફરી જાય દેખાય ને પછી દેખાય આ જગત બધું લહે લહે કરે છે. તે ક્યારે ફરે સાહેબ પોતે પોતાનું જ્ઞાન થાય તારે ફરવા મળે ત્યાંથી ફરવા જ મળે. અલા એવી આવું તો ફોકસ કરે પોતે જ દખો વાળો એટલે અલા દખો ઘર ચકલ થઈ જાય દખો ઘર ચકલ થઈ જાય દખો પહેલો કરે ને દખું થઈ જાય દિવાળી થી પદલી સર અવ્યક્ત ભાવે હતો. કેવો હતો અવ્યક્ત ભાવ કયા ભાગે પહેલી ઇફેક્ટ થાય છે પેલી બુદ્ધિ ને બુદ્ધિ નહી અસર થાય તેથી બુદ્ધિ અસર ના થાય બુદ્ધિ માં થઈ જાય પછી શું કહે છે મારે વિકટ સંજોગોમાં અંતસ્કરણ થી આગળ કયા ભાગ લઈ શકશે પછી બીજા છે આગળ કયા ભાગ લઈ શકશે મારે વિકટ સંજોગો આગળ કયા ભાગ લઈ શકતા થી આગળ કયા ભાગ લે પ્રતિષ્ઠિત આત્માને એ પ્રતિષ્ઠિત આત્માને લાગે ધોધમાન માં આવે એટલે અંતસ્કરણ ને ધોધમાન માં આવે બધું તે વસ્ત્ર બધું કેવું કહેવાય તો પછી અંતઃકરણ ને પ્રતિષ્ઠિત આત્મા જુદું કેમ પડે જુદું નહીં કર્યું એટલે પછી પ્રતિષ્ઠિત આત્મા બધે સિદ્ધાર્થમાં સિવાય બધો આખો પ્રતિષ્ઠિત પછી અંતઃકરણ જુદું તો પૂછે એટલે જવાબ ચાલો પડે એટલું સુધી મન મન જુદું તો આપણા માંથી કહેવત છે મન મોટી ને કાચ તૂટ્યા હંધાય નહીં ના હંધાય બરોબર છે તો પછી તમે કહો છો કે સૌથી વધારે ઇફેક્ટ કોને થાય બુદ્ધિ ને થાય મનને નહીં બુદ્ધિ માંથી મને પછી જો બુદ્ધિ વચ્ચે હાથે ના હોય ને તો ઇફેક્ટ ના થાય બુદ્ધિ ના હોય ઇફેક્ટ ના થાય હા અને બુદ્ધિ ની મન પછી ના થાય અને કહી લે કે મેં બધા હોય ના હોય પાસે બોલીને પાછળની વાત હતી અમે એની એક રીતે આવી ગયો અને મને પકડેલું રોજ જાય મને પકડેલું રોજ જાય આપણે બુદ્ધિમાં હોય તો હજી રૂંઝાય ને મનમાં બેઠા પછી ના રૂંઝાય બુદ્ધિમાંથી કાઢી નાખે ને તો મનમાં ભ્રષ્ટાચાર કાઢી નાખે તો મનમાં ગયું તો પછી ના રૂંઝાય મનમાં જો બેઠું તો ના રૂંઝાય મનમાં પહોંચ્યું તો મન ગા કરે ને મન તો ગા કરે એમને ગા કરે જ કરે શું કરો છો પણ જ્યાં તો લખેલો તે લખી ગયો શા મારે તો અહીં બે શબ્દો લખ્યા એમાંથી બધું લખ્યું છે હા અહીં લખાય છે ને અહીં લખાઈ જશે એમાં